श्री राधा कृष्णाभ्याम नमः। श्रीमद् भागवत महापुराण 11वां स्कंद। निरस्तनि अखिलाज्ञानं ज्ञानाज्ञान विलक्षणं पूर्णानंदं किमपि तन्नीलरत्नमहं भजे। ओम नमो भगवते वासुदेवाय। 11वां स्कंद, पहलो अध्याय। यदुवंश ने ऋषियों श्राप। व्यासपुत्र भगवान श्री सुखदेव जी कहे छे, अथवा तो बादरायण ऋषि उवाच। परीक्षित भगवान श्री कृष्ण बलराम जी ने अन्य यादवों साथे मळीने अनेक दैत्यों संहार करीने कौरवों ने पांडवों में अत्यंत प्रबल कलह उत्पन्न करावीने पृथ्वी नो भार उतारी दीधो। जे पांडवों ने तेमना दुश्मन कौरवोए कपटपूर्वक जुगार रमीने तेमनो तिरस्कार करीने तथा द्रौपदीना केस खेंचवा वगैरह अत्याचारों द्वारा अत्यंत क्रोधित करी दीधा हता, एवा ते पांडवों ने निमित्त बनावीने भगवान श्री कृष्ण कौरवों ने पांडवों बन्ने पक्षों में एकठा थयेला राजाओं ने परस्पर मरावी नाख्या। आ प्रमाणे भगवाने पृथ्वीनो भार उतारी दीधो। अप्रमेय स्वरूप भगवान श्रीकृष्णे पोताना बाहुबळथी रक्षायेला यादवों द्वारा पृथ्वीने भाररूप एवा राजाओ अने तेमना सैन्यनो विनाश करीने विचार कर्यो के अरे आ यादव कुळ जे अन्य कोईनाथी पण जीती शकाय एवुं नथी, ते तो हजु जीवित छे त्यां सुधी पृथ्वीनो भार ओछो थयो होवा छता पण हूँ एवं मानु छू के हजु पृथ्वी भार उतरियो नथी। मारा आश्रय में रहता मारा आश्रय में रहेला होवाथी आ यदुवंशीओनो पराजय बीजा कोई प्रकारे थई शकतो नथी। आ लोको पूरेपूरा उद्धत थता जाय छे। अपार वैभव ने कारणे तेओ कोईनी आज्ञा में रहता नथी। तेथी जेम वांस में परस्परना घर्षण थी उत्पन्न थयेलो अग्नि वांसना जंगल ने बाळी नाखे छे, तेज प्रमाणे आ यादवों में परस्पर कलह उत्पन्न करीने पछी हूँ पोताना शांत स्वरूप परमधाम में जईश। हे राजन, सत्य संकल्प सर्व समर्थ प्रभुए आवो निश्चय कर्यो अने ते सर्वव्यापी परमात्माए ब्राह्मणोना श्राप ने निमित्त बनावीने पोताना कुळनो संहार करी नाख्यो। भगवान श्रीकृष्ण संपूर्ण त्रिलोक ने सौंदर्य तेमज माधुर्यनु दान करनारा छे। तेओ सौंदर्य ने माधुर्यनो भंडार छे। भगवाननु श्याम सुंदर स्वरूप एटलू सुंदर हतु, एटलू मनोहर हतु के जे कोई तेमने एक वार जोई ले तेना नेत्रो हमेश ने माटे भगवान मां ज परोवाई जता। भगवानની વાણી એટલી મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું। તેમનું સુમધુર વંશી વાદન અને ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે બધા જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા। आ प्रमाणे नेत्रों ने आकृष्ट करीने तेमना स्थूल शरीर ने, चित्त ने आकृष्ट करीने तेमना सूक्ष्म शरीर ने अने क्रियाओं ने आकर्षित करीने तेमनी कर्मवासनाओं ना बीजनो नाश करीने तेमना कारण शरीर ने बधाने पोतानी तरफ खेंचीने पूर्णपणे तेमने कर्म बंधन थी मुक्त करी देता। भगवान आ प्रमाणे पोतानी पवित्र कीर्तिनो पृथ्वी पर विस्तार कर्यो। भगवाने आ प्रमाणे पोतानी पवित्र कीर्तिनो पृथ्वी पर विस्तार कर्यो। भगवाननी ते लीलाओनु गान करीने ज मनुष्य सहज रूपे आ अज्ञान रूपी अंधकार ने पार थई जशे। भगवान बधा प्राणीओना साचा सुहृद छे। प्राणीओनो उद्धार करवा माटे ज तेओ अवतार लीला करे छे। मनुष्य ते लीलाओ द्वारा सहज रूपे भगवाननु मनन चिंतन करीने मनन चिंतन स्मरण करीने आ मृत्यु रूपी संसार थी पार उतरी सके छे। એમાં પણ ભગવાનની અપાર કૃપા જ છે। તેથી ભગવાનના નામનો જપ, સ્વરૂપનું ચિંતન અને લીલાઓનું સ્મરણ કરવાનો અભ્યાસ વધારવો જોઈએ। ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10માં 9માં શ્લોકમાં કહ્યું છે, મચિંતા મદગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતસ્વ માં નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ। નિરંતર મારામાં મન રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરનારા ભક્તો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારો પ્રભાવ જાણીને તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરીને સંતુષ્ટ થાય છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમણ કરે છે। પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની વિચિત્ર પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજ ધામમાં ગયા। રાજા પરીક્ષિતે પૂછ્યું, આ યાદવો તો બ્રાહ્મણ ભક્ત હતા, દાનેશ્વર હતા અને ઉત્તમ જનોની આદરપૂર્વક સેવા કરનારા હતા, તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું, તેમ છતાં તેમને બ્રાહ્મણોનો શ્રાપ સાથી થયો, ક્યાં કારણે થયો અને તે શ્રાપ કેવો હતો? બીજું, તે બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો, તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને આપસમાં ફૂટ કેમ પડી? આ બધું આપ મને કહેવાની કૃપા કરો। શ્રી સુખદેવજી કહે છે, શ્રી સુખદેવજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો। તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું। તેઓ સ્વયં પૂર્ણ કામ છે, પોતાના પરમ ધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો। પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો તેમણે વિચાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પુણ્યદાયી કર્મો કર્યા, જેનું ગાન કરનારા બધા પાપ નષ્ટ થઈ જાય છે। આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળરૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા। તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક ક્ષેત્રમાં, પ્રભાસ ક્ષેત્રમાં મોકલ્યા। ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા। તે મુનિઓમાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રી, વશિષ્ઠ, નારદ વગેરે હતા। એક દિવસની વાત છે, થોડા યાદવ કુમારો રમતા રમતા મુનિઓની પાસે પહોંચી ગયા। તે બધા ઉદંડ હતા, પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો। તેઓ યાદવ કુમાર જામવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવીને લઈ ગયા। તેમણે બ્રાહ્મણોને કહ્યું કે આ શ્યામ નયના સુંદરી ગર્ભવતી છે, હે વિપ્રો, તે પ્રસવની તૈયારીઓમાં છે અને પુત્રની ઈચ્છાવાળી છે, એ સ્વયં આપને પૂછવામાં શરમાય છે, આપનું જ્ઞાન અમોઘ છે, તેથી આપ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી? હે રાજન, આ પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું ત્યારે કોપેલા મુનિવરો બોલ્યા કે અરે મંત મતી યદુ કુમારો, આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મૂસળને જન્મ આપશે। આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરંત સામના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું મૂસળ નીકળ્યું। તે બાળકોએ મુનિઓની ઠીકડી ઉડાડવા માટે સામના પેટ ઉપર કપડાં બાંધી દીધા હતા, પરંતુ ભાવિવશ તે લોખંડનું મૂસળ થઈ ગયું। આ પ્રમાણે પોતાના કૃત્ય ઉપર પછીથી પશ્ચાતાપ કરવા લાગ્યા। તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ જ ખરાબ છે, અમે લોકોએ આ શું કર્યું, હવે લોકો અમને શું કહેશે. આ પ્રમાણે દુઃખી થઈને તેઓ મૂસળને લઈને ઘરે આવ્યા અને બધા યાદવો સમક્ષ તે મૂસળને મૂકીને રાજા ઉગ્રસેનને બધી જ હકીકત જણાવી. તે વખતે તેમના મુખની કાંતિ નિસ્તેજ બની ગઈ હતી. બ્રાહ્મણોનો શાપ અમોઘ અફર છે હે રાજન. બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના શ્રાપને સાંભળીને અને મૂસળને જોઈને બધા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા. યદુરાજ ઉગ્રસેને તે મૂસળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું, જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો તે ચૂર્ણ ન થઈ શક્યો, તેને તેવો જ સમુદ્રમાં ફેંકાવી દીધો. થોડા દિવસોમાં મૂસળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું. તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી. તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. તેને પારધીએ તેના બાણના અગ્રભાગ પર ચડા લગાડી દીધો. માછલીના પેટમાં આવો લોઢાનો ટુકડો મળે છે, તેને બાણના અગ્રભાગમાં લગાડી દેવામાં આવે તો અસાધ્ય શિકાર પણ સાધ્ય બની જાય છે અને બાણ અમોઘ થઈ જાય છે. આ બધું જે થયું તે ભગવાનની ઈચ્છા હતી. ભગવાન બધી વાત જાણે છે, તેઓ સર્વ સમર્થ છે. બ્રાહ્મણોના શ્રાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણોના શ્રાપને અનુમોદન આપ્યું. એથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સહિતાયામ સહિતાયામે એકાદશ સ્કંધે વિપ્રશાપો નામ પ્રથમો અધ્યાય 11મા સ્કંદ અંતર્ગત યદુવંશને ઋષિઓનો શ્રાપ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.